શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 52મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે પુત્રો, આ ઉદ્ધવ સંપ્રદાયને વિશે સામાન્ય કે મહાદીક્ષા જે પુરુષો પામ્યા હોય તેમણે પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી, તે સર્વેજનોએ નિત્ય પૂજા માટે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય થકી જ રુચિ પ્રમાણે પ્રાપ્ત કરવી, દીક્ષા પામેલા ત્રૈવર્ણિક જનોએ તથા શતશુદ્રોએ તેમજ ચોથા આશ્રમવાળા બ્રહ્મચારી તથા ત્યાગી સાધુઓએ પણ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પૂજવી, પરંતુ અન્ય અસતશુદ્રોએ પ્રતિમાની પૂજા ન કરવી, તેમાં પણ આચાર્યે જેની પ્રતિષ્ઠા કરીને અર્પણ કરી હોય તેવી જ ચિત્ર પ્રતિમા કે ધાતુ પ્રતિમા પૂજન કરવા યોગ્ય છે, પરંતુ બીજી મૂર્તિઓને વંદન કરવા, હે પુત્રો, પૂજાને અંતે ભગવાનનું ચરણોદક જમણા હાથની અંજલિમાં ગ્રહણ કરીને પ્રતિદિન આ મંત્ર બોલતા બોલતા પાન કરવું કે અકાળ મૃત્યુને હરણ કરતા તેમજ સર્વવ્યાધિઓનો વિનાશ કરતા સમગ્ર તીર્થ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના પાદોદકને હું મારા જઠરમાં ધારણ કરું છું. આવી રીતે પાદોદકનું પાન કરવાથી કોટી જન્મના પાપ નાશ પામે છે, પરંતુ જો ચરણોદકનું એક પણ બુંદ ભૂમિ ઉપર પડે તો તેનું 8 ગણું પાપ થાય છે. માટે ચરણોદક પૃથ્વી પર ન પડે તેનું બરાબર ધ્યાન રાખવું. દીક્ષિત સર્વજનોએ સર્વ પ્રકારે આળસનો ત્યાગ કરી રમાપતિની પ્રતિદિન દ્રઢ નવધા ભક્તિ કરવી. હે પુત્રો, આપણા આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહી ભગવદ્ ભક્તિ કરતા સર્વે જનોએ જે રીતે ભગવાનનો અપરાધ ન થાય તે જ રીતે સદાય વર્તવું. વાહનમાં બેસીને કે પાદુકા પહેરીને મંદિરે જવાથી ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનના જન્મોત્સવાદી ઉત્સવો થતા હોય તેમાં સેવા ન કરે તો અપરાધ થાય છે. ભગવાનની આગળ પસાર થાય ને પ્રણામ ન કરે તો અપરાધ થાય છે. મંદિરમાં ભગવાનથી ઊંચા આસને બેસે તો અપરાધ થાય છે. મંદિરમાં એકલી સ્ત્રીની સાથે માત્ર એકલા પોતાની ક્ષણવારની સ્થિતિ થાય તો અપરાધ થાય છે. ભોજન કર્યા પછી હસ્ત કે મુખની બરાબર શુદ્ધિ ન કરી હોય અથવા મળમૂત્રનો ત્યાગ કરી નિયમાનુસાર શુદ્ધ ન થયો હોય તથા જે અપવિત્ર હોય, જન્મ મરણનું સૂતક હોય તથા ગ્રહણનું સૂતક ચાલતું હોય તે સમયે ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરે તો અપરાધ થાય છે. એક હાથે નમસ્કાર કરે, મંદિરમાં અપશબ્દો બોલે, ભગવાનની આગળ પગ લાંબા કરીને બેસે, ઢીંચણને બાંધીને બેસે કે સૂઈ જાય તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનની આગળ કંઈ પણ મુખમાં રાખી ભક્ષણ કરે, ખોટું બોલે, ઊંચે સાદે બરાડા પાડી બોલે, રુદન કરે કે કોઈને તાડન કરે, કજિયો કરે તો ભગવાનનો અપરાધ થાય છે. બુદ્ધિપૂર્વક સ્ત્રીના રૂપ વય આદિકને જુએ, સ્ત્રીના અંગનો સ્પર્શ કરે, તેની સાથે કઠોર વચનોનું ઉચ્ચારણ કરે તો ભગવાનનો અપરાધ થાય છે. હે પુત્રો, નિરાહાર ઉપવાસ કરવાની સામર્થ્ય હોય છતાં વ્રતાદિકના દિવસે ફલાહારાદિનો સ્વીકાર કરી ગૌણ ઉપવાસ કરે, ભગવાનને નિવેદન કર્યા વિનાના ફલાદિકનું ભક્ષણ કરે, ભગવાનની આગળ અધોવાયુનું ઉત્સર્જન કરે તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનની આગળ પગ ઉપર પગ ચડાવી બેસે, ગ્રામ્ય વાર્તા કરવા લાગે અને પોતાના મુખે પોતાના વખાણ કરે તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનને પૂંઠ વાળીને બેસે તો ભગવાનનો અપરાધ થાય છે. શ્રીહરિની નવધા ભક્તિમાં આ 29 અપરાધો ગણાવ્યા, તે સિવાયના બીજા 5 અપરાધો પણ ન કરવા, જેવા કે જે સમયે જે ફળ થતા હોય તે ભગવાનને અર્પણ ન કરવા, ભગવાનની આગળ કોઈના ઉપર અનુગ્રહ કરવો, કોઈનું અભિવાદન કરવું, ભગવાનની આગળ બીજાની સ્તુતિ કરવી કે ભગવાનની આગળ કોઈની નિંદા કરવી. હે પુત્રો, ભગવાનની નવધા ભક્તિમાં આ પાંચ પણ ભગવાનના અપરાધનું કારણ છે, માટે તે ન કરવા. તેટલા જ માટે ભગવાનને અતિશય રાજી કરવા ઈચ્છતા ભગવાનના પૂજારી ભક્તે આપતકાળ પડ્યા વિના આ અપરાધો ન થાય તે માટે પ્રયત્નપૂર્વક ધ્યાન રાખવું. આ કહ્યા એ અપરાધોમાંથી કોઈ પણ એક અપરાધ પ્રમાદથી કે અસાવધાનીથી થઈ જાય તો રમાપતિ ભક્તે એક ઉપવાસ કરવો ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભગવાનની વિનયથી સ્તુતિ કરીને આદરથી આ મંત્ર બોલતા બોલતા ભગવાન પાસે અપરાધોની ક્ષમા માંગવી કે હે પુરુષોત્તમ, હું રાત્રિ દિવસ હજારો અપરાધ કરું છું, તો તમે આ મારો દાસ છે એમ મને જાણીને તે અપરાધોની ક્ષમા આપો. હે પુત્રો, દીક્ષા પામેલા સર્વેજનોએ પોતાના આચાર્યનું ચરણોદક અને પ્રસાદીનું અન્ન કેવળ સ્વીકારવું, પરંતુ આચાર્ય સિવાય બીજા કોઈનું ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં, તેમાં પણ પોતાના વર્ણ, આશ્રમ, દેશ, કુળ, પૂર, ગામ આદિના ધર્મોનું સાંકર્યપણું ન થાય, તેમજ સમાજ તથા જ્ઞાતિમાં પોતાને જુદો ન કરે એ રીતે જોઈ વિચારીને ગ્રહણ કરવું. આચાર્યે જે ફળાદિકને પોતાના દાંતથી તોડીને પ્રસાદી કરી આપેલું હોય તો તે ન ખાવું, આ મર્યાદા ઉદ્ધવ સંપ્રદાયની છે, તેથી આચાર્યોએ એવી રીતે પ્રસાદી ન આપવી. હે પુત્રો, આ પ્રમાણેની પોતાની ધર્મ મર્યાદામાં જે દીક્ષિતજનો વર્તે છે તે જ્ઞાન વૈરાગ્ય સંપન્ન એકાંતિક ભક્તો કહેલા છે. તે ભક્તો દેહના અંતે દિવ્ય દેહને ધારણ કરી સૂર્યની સમાન દેદીપ્યમાન દિવ્ય વિમાનમાં બેસી વિષ્ણુના ગોલોક નામના પરમધામને પામે છે. તે ધામને વિશે તે ભક્તોની શ્રીદામા, નંદ, સુનંદ આદિ પાર્ષદો સેવા કરે છે. તે ભક્ત ત્યાં શ્રી રાધિકાપતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનને પામીને પોતાને ઈચ્છિત સુખ પ્રાપ્ત કરે છે. હે પુત્રો, ધર્મવંશી આચાર્યોએ આ બંને પ્રકારની દીક્ષા માત્ર પુરુષોને જ આપવી, પરંતુ સ્ત્રીઓને ક્યારેય ન આપવી. સ્ત્રીઓને તો પોતાની પત્ની દ્વારા દીક્ષા અપાવવી. હે પુત્રો, ગુરુઓ સ્ત્રીઓને દીક્ષા આપે તો તેઓના અતિ સહવાસથી ધર્મભ્રષ્ટ થઈ પાપયુક્ત બની વિનાશ પામે છે, અને આવો ધર્મભ્રષ્ટ ગુરુ પોતાના સંપ્રદાય પ્રવર્તક આચાર્ય ઉદ્ધવજીને દોષિત કરી ગુરુદ્રોહી થાય છે, માટે સ્ત્રીઓને દીક્ષા ક્યારેય ન આપવી. હે પુત્રો, આ પ્રમાણે મેં તમને સંક્ષેપથી દીક્ષાવિધિ કહ્યો. આ વિધિના સેવનથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે. સાક્ષાત ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીએ કૃપા કરીને આ દીક્ષાવિધિનો પ્રકાર મને ઉપદેશેલો છે, તે જ વિધિ મેં તમને કહ્યો, માટે દીક્ષાવિધિનું તમને જ્ઞાન થાય તે માટે જ આ વિધિ મેં કહ્યો છે. માટે તેને સારી પેઠે તમારા ચિત્તમાં ધારણ કરો ને શરણે આવેલા શિષ્યોને અધિકારને અનુસારે દીક્ષા પ્રદાન કરો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દીક્ષિત પુરુષોને ભગવાનનો અપરાધ ન થાય તેની સાવધાની માટે સાધારણ ધર્મો કહ્યા, એ નામે 52મો અધ્યાય પૂર્ણ થયો.